શ્રી બ્રહ્મ પુરાણ અધ્યાય 28. રાજા ઇન્દ્રધુમ્ન દ્વારા ભગવાન વિષ્ણુની સ્તુતિ. બ્રહ્માજી કહે છે, અશ્વમેઘ યજ્ઞના અનુષ્ઠાનનું અને મંદિર નિર્માણનું કાર્ય પૂર્ણ થઈ ગયા પછી રાજા ઇન્દ્રધુમ્નના મનમાં દિવસ રાત પ્રતિમા માટે ચિંતા રહેવા લાગી. તેઓ વિચારવા લાગ્યા કે કયો ઉપાય કરું જેથી સૃષ્ટિ પાલન અને સંહાર કરનારા ભગવાન પુરુષોત્તમના મને દર્શન થાય. આ ચિંતામાં લીન રહેવાને કારણે તેમને ન રાત્રે નિંદ્રા આવતી હતી ન દિવસે. એ ન તો કોઈ પ્રકારના ભોગ ભોગવતા હતા કે ન સ્નાન તથા શૃંગાર કરતા હતા. વાદ્ય, સુગંધ, સંગીત, અંગરાગ, ઇન્દ્રનીલ, મહાનીલ, પદ્મરાગ, સોનું, ચાંદી, હીરા, સ્ફટિક વગેરે મણિ, રાગ, અર્થ, કામ, વન્ય પદાર્થ અથવા દિવ્ય વસ્તુઓથી પણ તેમના મનને સંતોષ થતો ન હતો. પથ્થર, લાકડા કે માટીમાંથી આ પૃથ્વી પર સર્વોત્તમ વસ્તુ કઈ છે? સેનાથી ભગવાન વિષ્ણુની પ્રતિમાનું નિર્માણ યોગ્ય રીતે થઈ શકે છે? આવી ચિંતામાં પડ્યા પડ્યા તેમણે પાંચ રાત્રિની વિધિ અનુસાર ભગવાન પુરુષોત્તમનું પૂજન કર્યું અને અંતમાં આ પ્રમાણે સ્તુતિ કરી. સંસ્કૃતમાં આ પ્રમાણે છે, વાસુદેવ નમસ્તે અસ્તુ નમસ્તે મોક્ષ કારણ ત્રાહી મામ સર્વલોકેશ જન્મ સંસાર સાગરાત નિર્મલ અંબર સંકાશ નમસ્તે પુરુષોત્તમ સંકર્ષણ નમસ્તે અસ્તુ ત્રાહી મામ ધરણીધર નમસ્તે હેમ ગર્ભાય નમસ્તે મકર ધ્વજ રતિકાંત નમસ્તે અસ્તુ ત્રાહી મામ સબર સંબરાંતક નમસ્તે અંજન સંકાશ નમસ્તે ભક્ત વત્સલ અનિરુદ્ધ નમસ્તે અસ્તુ ત્રાહી મામ વરદો ભવ નમસ્તે વિભુ વિભુ વિબુધા વાસ નમસ્તે વિબુધ પ્રિય નારાયણ નમસ્તે અસ્તુ ત્રાહી મામ શરણાગત નમસ્તે બલિનામ શ્રેષ્ઠ નમસ્તે લાંગલાયુધ ચતુર્મુખ જગદ્ધામ ત્રાહી માં પ્રપિતા પ્રપિતામહ નમસ્તે નીલમેઘ મેધાય નમસ્તે ત્રિદર્શા અર્ચિત ત્રાહી વિષ્ણુ જગન્નાથ મગ્નમ મા ભવસાગરે. 39મા અધ્યાયના 1-7 શ્લોક સંખ્યા. વાસુદેવ આપને નમસ્કાર છે, આપ મોક્ષના કારણ છો, આપને મારા નમસ્કાર છે. સંપૂર્ણ લોકના સ્વામી પરમેશ્વર આપ આ જન્મ મૃત્યુ રૂપી સંસાર સાગરમાંથી મારો ઉદ્ધાર કરો. હે પુરુષોત્તમ, આપનું સ્વરૂપ નિર્મળ આકાશ સમાન છે, આપને નમસ્કાર છે. સૌને પોતાના તરફ આકર્ષિત કરનારા શંકરસિંહ, આપને પ્રણામ છે. ધરણીધર આપ મારી રક્ષા કરો. હેમ ગર્ભ એટલે શાલિગ્રામ શિલા જેવી આભાવાળા પ્રભુ, આપને નમસ્કાર છે. મકરધ્વજ આપને પ્રણામ છે. રતિકાંત આપને નમસ્કાર છે. સમરાસુરનો સંહાર કરનારા પ્રદ્યુમન, આપ મારી રક્ષા કરો. ભગવન આપનું શ્રેયંગ અંજન જેવું શ્યામ છે. ભક્ત વત્સલ આપને નમસ્કાર છે. અનિરુદ્ધ આપને પ્રણામ છે. આપ મારી રક્ષા કરો અને વરદાયક થાઓ. સંપૂર્ણ દેવતાઓના નિવાસ સ્થાન આપને નમસ્કાર છે. આપ મુજ શરણાગતની રક્ષા કરો. બળવાનોમાં શ્રેષ્ઠ બલરામ આપને પ્રણામ છે. લાંગલા યુદ્ધ આપને નમસ્કાર છે. ચતુર્મુખ જગદ્ધામ પ્રપિતામહ મારી રક્ષા કરો. નીલમેઘ જેવી આભાવાળા ઘનશ્યામ આપને નમસ્કાર છે. દેવ પૂજિત પરમેશ્વર આપને પ્રણામ છે. સર્વવ્યાપી જગન્નાથ હું ભવસાગરમાં ડૂબી રહ્યો છું, મારો ઉદ્ધાર કરો. પ્રલયના અગ્નિ સમાન તેજસ્વી તથા લાલચોળ નેત્રોવાળા મહાપરાક્રમી દૈત્ય શત્રુ નરસિંહ આપને નમસ્કાર છે. આપ મારી રક્ષા કરો. અહીં સંસ્કૃત શ્લોક આ પ્રમાણે છે, પ્રલયાન સંકાશ નમસ્તે દિજિજાંતક દિતિજાંતક નરસિંહ મહાવીર્ય ત્રાહી મામ દીપ્ત લોચન યથા રસા તલા દુર્વી ત્વયા દ્રષ્ટોર્ધ ધૃતા પુરા તથા મહાવરાહસ્ત્વમ ત્રાહી મામ દુઃખ સાગરાત તવેતા મૃતયઃ કૃષ્ણ વરદાઃ સંસ્તુતા મયા તવે મે બલદેવાધા હા पृथग रूपेण संस्थिता अंगानी तव देवेश गरुत्माद्यास्तथा प्रभो दिक्पालाः सायुधाश्वे अश्वेव केशवाद्यास्तथा च्युत ये चान्ये तव देवेश भेदोहा प्रोक्ता मनीषी भी ते अपि सर्वे जगन्नाथ प्रसन्नाय तलोचन मयार्चिताः स्तुताः सर्वे तथा यूयम् नमस्कृताः प्रयच्छत वरम मह्यम धर्म कामर्थ मोक्षदम् वेदास्ते कीर्तिता कीर्तिता ये तु हरे संकर्षणादाय तव पूजा अर्थ संभू तस्त तस्त्वत्वई समाश्रिताः न वेदस्त्व देवेश विद्यते परमार्थतः विविधं तव यद्रूपं मुक्तं तदुपचारतः अद्वैतं त्वां कथं द्वैतं वक्तुं शक्नोति मानवः एकस्त्वं हि हरे व्यापी चितस्व भावो निरंजनः परमं तव यद्रूपं भाव अभाव विवर्जितं निर्लेपं निर्गुणं श्रेष्ठं कुटस्थं चलं ध्रुवं सर्वोपावि अधिविनिर्मुक्तं सत्ता मात्र व्यवस्थितं तदेश्व तद इवाश्व न जानन्ति कथं जानाम्यहं प्रभो अपरं तव यद्रूपं पीतवस्त्रं चतुर्भुजं शंखचक्र गदा पाणिं मुकुट अंगद अंगद धारिणं श्रीवत्सोर संस्कृत संयुक्तं वनमाला विभूषितं वनमाला विभूषितं तद अर्चन्ति विबुधा ये चान्ये तव संशयाः देव देव सुरश्रेष्ठ भक्ता नाम भयप्रद त्राहि मां पद्मपत्राक्ष मग्नं विषय सागरे नान्यं पश्यामि लोकेश यस्याहं शरणं व्रजे त्वामृते कमलाकांत प्रसीद मधुसूदन 49:8-22 श्लोक संख्या भाषांतर प्रलय अग्नि समान तेजस्वी तथा लाल चोल नेत्रों वाला महापराक्रमी दैत्य शत्रु नरसिंह आपने नमस्कार थे। आप मारी रक्षा करो पूर्व काल में महावराह रूप धारण करीने आपे जे रीते रसातल माथी आ पृथ्वी नो उद्धार करियो हतो तेज रीते मारो पण दुख रूपी समुद्र माथी उद्धार करो हे कृष्ण आपना वरदायक स्वरूपों में स्तवन करियो छे आ बलदेव वगैरह जो पृथक रूप में देखाय छे तेव आपना जंग छे देवेश प्रभु अच्युत गरुड़ वगैरह पार्षदों आयुधों सहित दिक्पाल तथा केशव वगैरह आपना जे अन्य भेद विद्वानों द्वारा बतावामां आव्या छे ते बधानुं मैं पूजन कर्युं छे प्रसन्न तथा विशाल नेत्रों वाला जगन्नाथ देवेश्वर पूर्वोक्त बधा स्वरूपोनी साथे मैं आपनी स्तुति अने वंदन कर्युं आप मने धर्म अर्थ काम अने मोक्ष प्रदान करनार वरदान आप हरि संकर्षण वगैरह जे आपना भेद बतावामां आव्या छे ते बधा आपनी पूजा माटे ज प्रगट थया छे तेथी ते सर्वे आपने ज आश्रित छे हे देवेश वस्तु तो आपनामां कोई भेद नथी आपना जे अनेक प्रकारना रूप बतावामां आवे छे ते बधा उपचार थी गौण पणे ज कहेवामां आव्या छे आप तो अद्वैत छो पछी कोई पण मनुष्य आपने द्वैत रूप कई रीते कही शके छे हे हरि आप एकमात्र व्यापक चित्त स्वभाव तथा निरंजन छो आपनु जे परम स्वरूप छे ते भाव अने अभाव विनानु निर्लेप निर्गुण श्रेष्ठ कुटस्थ अचल ध्रुव समस्त उपाधियों थी निर्मुक्त अने सत्ता मात्र रूपे स्थित छे प्रभु तेने देवताओ पण जाणता नथी पछी हूँ कई रीते जाणी शकुं आ सिवाय आपनु जे अपर स्वरूप छे ते पीतांबर धारी अने चार भुजाओ वाळो छे તેના હાથમાં શંખચક્ર અને ગદા સુશોભિત છે તે મુગટ અને અંગદ ધારણ કરે છે તેનું વૃક્ષ સ્થળ શ્રીવત્સથી યુક્ત છે તથા તે વનમાળાથી વિભૂષિત રહે છે તેની જ દેવતા તથા આપના અન્ય શરણાગત ભક્તો પૂજા કરે છે હે દેવ દેવ આ બધા દેવતામાં શ્રેષ્ઠ અને ભક્તોને અભય આપનારા છો હે કમલનયન હું વિષયોના સમુદ્રમાં ડૂબી ગયો છું આપ મારી રક્ષા કરો હે લોકેશ હું આપના સિવાય બીજા કોઈને જાણતો નથી હું આપના સિવાય બીજા કોઈને જોતો નથી જેના શરણમાં જાઓ હે કમલા કમલકાંત કમલાકાંત હે મધુસૂદન મારા પર પ્રસન્ન થાઓ. જરા વ્યાધિર તૈર યુક્તો નાના દુખેર નિર્પીડિત હર્ષ શોકાન્વિતો મૂઢ કર્મ પાશેહી સુયંત્રિ તત્ર યંત્રિત્રતઃ પતિતો અહમ મહારૌદ્રે ઘોરે સંસાર સાગરે વિષયોદ વિષયોદક દુષ્પારે રાગ દ્વેષા દ્વેષ જશાકુલે ઇન્દ્રિયા વર્ત ગંભીરે તૃષ્ણા શોકોલ શોકોર મિ સંકુલે નિરાશ્રયે નિરાલંબે નિસારે અત્યંત ચલે માયયા મોહિતસ્તત્ર ભ્રમામિ સુચિરં પ્રભો નાના જાતિ સહસ્ત્રેષુ જાયમાનઃ પુનઃ પુનઃ મયા જન્મ જન્મ અન્યનેકાનિ સહસ્ત્રાણ્યપુયુતાનિ ચ વિવિધાન્યનુભૂતાનિ સંસારે અસ્મિર જગન્નાદન વેદાઃ સંગા મયાધીતાઃ શાસ્ત્રાણિ વિવિધાનિ ચ ઇતિહાસ પુરાણાનિ તથા શિલ્પા અન્યનેકેશ અન્યેન કશઃ અસંતો શાશ્વ સંતો શાહ સંચયા પચયા વ્યાયાહ મયા પ્રાપ્તા જગન્નાથ સય વૃદ્ધ યદ્યુતયે તયે દયેતરાહ ભાર્યારી મિત્ર બંધુનામ વિયોગાહ સંગમ અસ્થતા પિતરો વિવિધા દ્રષ્ટા માતરશ્વ તથા મયા દુઃખાની ચ અનુભૂતાની યાનિ સંખ્ય અન્ય નેકેશ નેકશ પ્રાપ્તાશ્વ બાંધવાહ પુત્રા ભ્રાતરો જ્ઞાતયસ્તથા મયોષિતં તથા સ્ત્રીણામ કોષ્ટે વિન્યમૂત્ર પિચ્છલે ગર્ભવાસે મહાદુઃખ મનુભૂતં તથા પ્રભો દુઃખાની યાન્યકાની બાલ્ય યૌવન ગોચરે વાર્ધકે ચ ઋષિકેશ તાની પ્રાપ્તાની વે મયા મરણે યાની દુઃખાની યમ માર્ગે યમાલયે મયા તાન્ય અનુભૂતાની નરકે યાતના અસ્તથા કૃમિ કીટ દ્રુમાણામ ચ અસ્તસ્ય સ્વ મૃગ પક્ષીણામ મહિષો અષ્ટગવામ ચેવ તથાન્યેષામ વનોકશામ દ્રિજાતિનામ ચ સર્વેષામ શુદ્રણામ ચેવ યોનેષુ ધનીનામ ક્ષત્રિયાણામ ચ દરિદ્રણામ તપસ્વીનામ નૃપાણામ નૃપભૃત્યાનામ તથાન્યેષામ ચ દેહીનામ ગૃહેષુ તેષામ ઉત્પન્નો દેવ ચાહં પુનઃ પુનઃ ગતો અસ્મિ દાસતાં નાથ ભૃત્યાનામ બૃહસ બહુશો નૃણામ દરિદ્વતમ ચેશ્વરત્વમ સ્વામિત્વમ ચ તથાગતઃ. 49મા અધ્યાયના 23 થી 38 શ્લોક સંખ્યા. વૃદ્ધાવસ્થાને સેંકડો વ્યાધિઓથી યુક્ત એવો હું અનેક જાતના દુઃખોથી પીડિત છું તથા પોતાના કર્મબંધનથી બંધાઈને હર્ષ શોકથી મગ્ન થઈ વિવેક શૂન્ય થઈ ગયો છું. અત્યંત ભયંકર ઘોર સંસાર સમુદ્રમાં પડેલો છું જે વિષય રૂપી જળરાશિના કારણે તરવો મુશ્કેલ છે. એમાં રાગ દ્વેષ રૂપી મત્સ્ય છે. ઇન્દ્રિયો રૂપી વમળોથી તે બહુ ઊંડો પ્રતીત થાય છે. એમાં તૃષ્ણા અને શોક રૂપી તરંગ ઉછળી રહ્યા છે. અહીં ન કોઈ આશ્રય છે ન અવલંબ. આ સારહીન તથા અત્યંત ચંચળ છે. હે પ્રભુ, હું માયાથી મોહિત થઈને એની અંદર ચિરકાળથી ભટકી રહ્યો છું. હજારો યોનિઓમાં વારંવાર જન્મ લઉં છું. હે જનાર્દન, મેં આ સંસારમાં વિવિધ પ્રકારના હજારો જન્મ લીધા છે. અંગો સહિત વેદ, વિવિધ પ્રકારના શાસ્ત્ર, ઇતિહાસ, પુરાણ તથા અનેક પ્રકારના શિલ્પોનું અધ્યયન કર્યું છે. અહીં મને ક્યારેક અસંતોષ મળ્યો છે તો ક્યારેક સંતોષ, કદી ધનનો સંગ્રહ કર્યો છે તો ક્યારેક નુકસાન થયું છે. હે જગન્નાથ, આ પ્રમાણે મેં હાસ, વૃદ્ધિ, ઉદય, અસ્ત અનેક વાર જોયા છે. સ્ત્રી, શત્રુ, મિત્ર તથા બંધુ બાંધવોના સંયોગ અને વિયોગ પણ જોયા છે. મેં અનેક પિતા જોયા છે અને અનેક માતાઓના દર્શન કર્યા. અનેક પ્રકારના સુખ દુઃખ છે તેમના અનુભવનો પણ મને અવસર મળ્યો છે. ભાઈ બંધુ પુત્ર અને કુટુંબી પણ પ્રાપ્ત થયા છે. રિષ્ટા મૂત્રના મળથી ભરેલા સ્ત્રીઓના ગર્ભવાસમાં પણ મેં નિવાસ કર્યો છે. હે પ્રભુ, ગર્ભવાસમાં જે મહાન દુઃખ થાય છે તેનો પણ મેં અનુભવ કર્યો છે. બાલ્યાવસ્થા, યુવાવસ્થા તથા વૃદ્ધાવસ્થામાં જે અનેક પ્રકારના દુઃખ થાય છે તેનાથી પણ હું વંચિત રહ્યો નથી. મૃત્યુના સમયે યમલોકના માર્ગમાં તથા યમપુરીમાં જે દુઃખ પ્રાપ્ત થાય છે તેમને તથા નરકોમાં થનારી યાતનાઓને પણ મેં ભોગવી છે. કૃમિ, કીટ, વૃક્ષ, હાથી, ઘોડા, મૃગ, પક્ષી, પાડા, ઊંટ, ગાય તથા અન્ય વનવાસી જીવોની યોનિમાં ભારે જન્મ લેવો પડ્યો છે. સમસ્ત દ્વિજાતિઓ તથા શુદ્રને ત્યાં પણ મારો જન્મ થયો છે. હે દેવ, ધનવાન ક્ષત્રિયો, દરિદ્ર તપસ્વીઓ, રાજાઓ, રાજાના સેવકો તથા અન્ય દેહધારીઓના ઘરોમાં પણ હું અનેક વાર ઉત્પન્ન થઈ ચૂક્યો છું. હે નાથ, મારે અનેક વાર એવા મનુષ્યના દાસ થવું પડ્યું છે જેઓ સ્વયં બીજાના દાસ છે. હું દરિદ્ર, ધનવાન અને સ્વામી પણ રહી ચૂક્યો છું. મને બીજાઓએ માર્યો અને મારા હાથે બીજા માર્યા ગયા. મને બીજાઓએ મરાવ્યો અને મેં પણ અન્યોની હત્યા કરાવી. બીજાઓએ મને અને મેં બીજાઓને અનેક વાર દાન આપ્યા. હે જનાર્દન, પિતા, માતા, શ્રુદ્ધ, ભાઈ અને પત્ની માટે મેં લાજ છોડીને ધનવાનો, શ્રોત્રિયો, દરિદ્રો અને તપસ્વીઓની સામે દીનતા ભરી વાતો કરી છે. હે પ્રભુ, દેવતા, પશુ પક્ષી, મનુષ્ય તથા અન્ય સ્થાવર જંગમ પ્રાણીઓમાં એવું કોઈ સ્થાન નથી જ્યાં મારે જવાનું ન થયું હોય. હે જગતપતિ, કદી નરકમાં અને કદી સ્વર્ગમાં મારો નિવાસ રહ્યો છે. કદી મનુષ્ય લોકમાં તો કદી તિર્યક યોનિમાં જન્મ લેવો પડ્યો છે. હે સુરશ્રેષ્ઠ, જેમ રેંટમાં દોરડાથી બાંધેલા ઘડા ક્યારેક ઉપર જાય છે, ક્યારેક નીચે આવે છે અને ક્યારેક વચ્ચે રોકાઈ જાય છે, તે જ રીતે હું કર્મરૂપી રજ્જુમાં બંધાઈને દેવ યોગથી ઉપર, નીચે તથા મધ્યવર્તી લોકમાં ભટકતો રહું છું. આ પ્રમાણે આ સંસાર ચક્ર અત્યંત ભયાનક અને રોમાંચકારી છે. હું એમાં દીર્ઘકાળથી ભમી રહ્યો છું, પરંતુ કદી એનો અંત દેખાતો નથી, સમજાતું નથી. હવે હું શું કરું? હે હરિ, મારી સગળી ઇન્દ્રિયો વ્યાકુળ થઈ ગઈ છે. હું શોક અને તૃષ્ણાથી પીસાઈને હવે ક્યાં જાઉં? મારી ચેતના લુપ્ત થઈ રહી છે. હે દેવ, અત્યારે વ્યાકુળ થઈને હું આપના શરણે આવ્યો છું. હે કૃષ્ણ, હું સંસાર સમુદ્રમાં ડૂબીને દુઃખ ભોગવું છું, મને બચાવો. હે જગન્નાથ, જો આપ મને પોતાનો ભક્ત માનો છો તો મારા પર કૃપા કરો. આપના સિવાય બીજો કોઈ એવો બંધુ નથી જે મારી ચિંતા કરશે. હે દેવ, પ્રભુ, આપ જેવા સ્વામીના શરણમાં આવીને હવે મને જીવન મરણ અથવા યોગક્ષેમને માટે ક્યાંય પણ ભય લાગતો નથી. હે દેવ, જે નરાધમો તમારી વિધિપૂર્વક પૂજા કરતા નથી તેમને આ સંસાર બંધનમાંથી મુક્તિ અને સદગતિ કઈ રીતે થઈ શકે છે? જગદ આધાર ભગવાન કેશવમાં જેમની ભક્તિ નથી હોતી તેમના કુળ, શીલ, વિદ્યા અને જીવનથી શું લાભ? જેઓ આસુરી પ્રકૃતિનો આશ્રય લઈને વિવેક શૂન્ય થઈ આપની નિંદા કરે છે તેઓ વારંવાર જન્મ લઈને ઘોર નરકમાં પડે છે તથા તે નરકના સમુદ્રમાંથી તેમનો કદી ઉદ્ધાર થતો નથી. હે દેવ, જે દુરાચારી નીચ પુરુષો આપના પર દોષારોપણ કરે છે તે કદી નરકમાંથી છૂટતા નથી. હે હરિ, પોતાના કર્મમાં બંધાયેલો હોવાના કારણે મારો જ્યાં પણ જન્મ થાય ત્યાં સર્વદા હું આપની ભક્તિ કરું. હે દેવ, આપની આરાધના કરીને દેવતા, દૈત્ય, મનુષ્ય તથા અન્ય સ્વયંભી પુરુષોએ પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, પછી આપની પૂજા કોણ નહીં કરે? હે ભગવાન, બ્રહ્મા વગેરે દેવતા પણ આપની સ્તુતિ કરવામાં સમર્થ નથી તો પછી માનવ બુદ્ધિ લઈને હું આપની સ્તુતિ કઈ રીતે કરી શકું છું? કેમ કે આપ પ્રકૃતિથી પર એવા પરમેશ્વર છો. હે પ્રભુ, મેં અજ્ઞાન ભાવે આપની સ્તુતિ કરી છે. જો આપની મારા પર દયા હોય તો મારા અપરાધને ક્ષમા કરો. હે હરિ, સાધુ પુરુષો અપરાધી પર પણ ક્ષમાભાવ રાખે છે, તેથી હે દેવેશ્વર, આ ભક્તના સ્નેહને વશીભૂત થઈને મારા પર પ્રસન્ન થાઓ. હે દેવ, મેં ભક્તિપૂર્ણ ચિત્તે આપની જે સ્તુતિ કરી છે તે સાંગોપાંગ સફળ થાય. હે વાસુદેવ, આપને નમસ્કાર છે. હતો મયા હતાશ્વાન્ય ધાતિ તો ઘાતિતા અસ્તથા દત્તમ મમ અન્યેર રન્યે ભયો મયા દત્તમ નેકશઃ પિતૃ માતૃ સુહૃદ ભાતૃ કલત્રાણમ કૃત્રેન ચ કૃતેન ચ ધનીનામ શોત્રિયાણામ ચ દરિદ્રાણામ તપસ્વીનામ ઉક્તમ દૈન્યમ ચ વિવિધમ ત્યક્ત્વા લજ્જાં જનાર્દન દેવતિર્યગ મનુષ્યેષુ સ્થાવરેષુ ચરેષુ ચ ન વિદ્યતે તથા સ્થાનમ યત્રાહમ ન ગતઃ પ્રભો કદા મે નરકે વાસઃ કદા સ્વર્ગે જગતપતે કદા મનુષ્ય લોકેષુ કદા તિર્યગ ગતેષુ ચ જલયંત્રે યથા ચક્રે ઘટી રજ્જુ નિબંધનામ યાતિ ચોર્ધ્વમ ચોર્ધ્વમ દસ્વૈષ્વ દસ્વૈવ કદા મધ્યે ચ તિષ્ઠતિ તથા ચાહમ સુરશ્રેષ્ઠ કર્મ રજ્જુ સમાવૃતઃ અધસ્વોર્ધ્વમ તથા મધ્યે ભ્રમન ગચ્છામિ યોગતઃ એવં સંસાર ચક્રે અસ્મિન ભૈરવે રોમ હર્ષણે ભ્રમામિ સુચિરં કાલં નાંતં પશ્યામિ કહિર્ચિત ન જાને કિં કરોમ્યદ્ય હરે વ્યાકુલે તેન્દ્રિયઃ શોક તૃષ્ણાભિભૂતો અહં કાદિશિકો વિચેતનઃ ઇદાનીં ત્વામહં દેવ વિહ્વલં વિહ્વલં વિહ્વલઃ શરણં ગતઃ ત્રાહિ માં દુઃખિતં કૃષ્ણં કૃષ્ણમગ્નં સંસાર સાગરે કૃપાં કુરુ જગન્નાથ ભક્તં માં યદિ માન્યસે ત્વદતે નાસ્તિ મે બંધુર્યો અશો ચિંતાં કરિષ્યતિ દેવ ત્વામ નથા ના અથમા સાધ્યમ ન ભયમ મે દસ્વતિ કુત્રચિતે જીવતે મરણે ચેવ યોગ શેમ યથા પ્રભો યે તુ ત્વામ વિધિ વદેવ નાર્ચયંતિ નરાધમાઃ સુગતિસ્તુ કથમ તેષાં ભવેત સંસાર બંધનાત્ કિં તેષાં કુલશીલેન વિધયા જીવિતેન ચ યેષાં ન જાયતે ભક્તિર્જગદ્ધાર ધાતરી કેશવે પ્રકૃતિં ત્વાસુરીં પ્રાપ્ય યે ત્વામ નિંદંતિ મોહિતાઃ પતંતિ નરકે ઘોરે જાયમાનાઃ પુનઃ પુનઃ ન તેષાં નિષ્કૃતિ તથા સ્માદિદ્વતે દ્યતે નરકારણવાત યે દુષ્યંતિ દુર્વૃતાસ્તસ્ત્વામ દેવ પુરુષાધમાઃ યત્ર યત્ર ભવેજ જન્મ મમ કર્મ નિબંધનાત તત્ર તત્ર હરે ભક્તિસ્ત્વયી તત્ર તત્ર હરે ભક્તિસ્ત્વયી ચાસ્તુ દ્રઢા સદા આરાધ્ય ત્વામ સુરા દૈત્યા નરા સ્વાન્યે અપિ સંયતાઃ અવાપુઃ પરમાં સિદ્ધિં કસ્તવામ દેવ ન પૂજ્યેત ન શક્નુવંતિ બ્રહ્માન્યાદ્યા બ્રહ્માન્યાદ્યાઃ સ્તોતુમ ત્વામ ત્રિદશા હરે કથમ માનુષ બુદ્ધયાહં સ્તોત્રોમિ ત્વામ પ્રકૃતે પરમ તથા ચ અજ્ઞાન ભાવેન સંસ્તુતો અસિ મયા પ્રભો તત શમસ્વા અપરાધમ મે યદિ તે અસ્તિ દયામયી કૃત અપરાધે અપિ હરે ક્ષમાં કુર્વંતિ સાધવઃ તસ્માત પ્રસીદ દેવેશ ભક્ત સ્નેહમ સમાશ્રિતઃ સ્તુતો અસિ યન્મયા દેવ ભક્તિ ભાવેન ચેતસા સાંગમ ભવતુ તત્સર્વમ વાસુદેવ નમો અસ્તુ તે 49મા અધ્યાયના 39-59 શ્લોક સંખ્યા. બ્રહ્માજી કહે છે, રાજા ઇન્દ્રદુમને આ પ્રમાણે સ્તુતિ કરવાથી ભગવાન ગરુડધ્વજે પ્રસન્ન થઈને તેમનો સંપૂર્ણ મનોરથ પૂર્ણ કરી દીધો. જે મનુષ્ય ભગવાન જગન્નાથની પૂજા કરીને દરરોજ આ સ્તોત્ર દ્વારા તેમની સ્તુતિ કરે છે, તે અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરી લે છે. જે વિદ્વાન પુરુષ ત્રણે સંધ્યાઓના સમયે પવિત્ર થઈને આ પવિત્ર સ્તોત્રનો પાઠ કરે છે તેને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જે એકાગ્ર ચિત્તે આ સ્તોત્રનો પાઠ કે શ્રવણ કરે છે અથવા બીજાને સંભળાવે છે તે પાપ રહિત થઈને ભગવાન વિષ્ણુના સનાતન ધામમાં જાય છે. આ સ્તોત્ર પરમ પ્રશંસનીય, પાપનાશક, ભોગ અને મોક્ષ પ્રદાન કરનારો, કલ્યાણમય, ગોપનીય, અત્યંત દુર્લભ તથા પવિત્ર છે. આ સ્તોત્ર પાત્રતા વિનાના મનુષ્યને કહેવું ન જોઈએ, અર્થાત નાસ્તિક, મૂર્ખ, કૃતજ્ઞ, માની, દુષ્ટ બુદ્ધિ તથા ભક્તિ વિનાના મનુષ્યને કદી કહેવું ન જોઈએ. જેના હૃદયમાં ભક્તિ હોય, જે ગુણવાન, શીલવાન અને વિષ્ણુ ભક્ત તથા શાંત હોય તેને આનો ઉપદેશ કરવો જોઈએ. જે નિર્મળ હૃદયવાળા મનુષ્યો તે પરમ સૂક્ષ્મ નિત્ય પુરાણ પુરુષ મુરારી શ્રી વિષ્ણુ ભગવાનનું ધ્યાન કરે છે તેઓ મુક્તિના અધિકારી થઈને એ જ રીતે ભગવાન વિષ્ણુમાં પ્રવેશ કરી જાય છે. જેમ મંત્રો દ્વારા યજ્ઞમાં યજ્ઞના અગ્નિમાં હોમેલું હવિષ્ય ભગવાન વિષ્ણુને પ્રાપ્ત થાય છે, એકમાત્ર તે દેવ ભગવાન વિષ્ણુ જે સંસારના દુઃખોનો નાશ કરનારા તથા પરાત્પર છે, તેમનાથી ભિન્ન કોઈ પણ વસ્તુની સત્તા નથી. એ જ સૌની સૃષ્ટિ, પાલન અને સંહાર કરનારા છે. એ જ સમસ્ત સંસારમાં સારભૂત છે. મોક્ષ સુખ આપનારા જગત ગુરુ ભગવાન શ્રી કૃષ્ણમાં અહીં જેમની ભક્તિ હોતી નથી તેમને વિદ્યા, ગુણ, યજ્ઞ, દાન અને કઠોર તપ દ્વારા કોઈ લાભ થતો નથી. જે પુરુષની ભગવાન પુરુષોત્તમ પ્રત્યે ભક્તિ છે તે જ સંસારમાં ધન્ય, પવિત્ર અને વિદ્વાન છે. તે જ યજ્ઞ, તપસ્યા અને ગુણોના કારણે શ્રેષ્ઠ છે તથા તે જ દાની, જ્ઞાની અને સત્યવાદી છે. ये तम सुसूक्ष्म विमला मुरारी ध्यायन्ति नित्यं पुरुषं पुराणं ते मुक्ति बाजः प्रविशन्ति विष्णुं मन्त्रेयर्था अर्जया अर्जयम् हूतमध्वराग्नौ एकः सदेव भवदुःखहन्ता परमं परेषाम ન તતો અસ્તિ ચાન્યત ત્રષ્ટાસ પાતા સતુ નાશ કરતા વિષ્ણુ સમસ્તા ખિલ સાર ભૂતઃ કિં વિદયા કિં સર્વગુણેશ્વ તેષાં યજ્ઞેશ્વ દાનેશ્વ તપો ભીરુગ્રેહી યેષાં ન ભક્તિર ભવતીહ કૃષ્ણે જગદ્ગુરો મોક્ષ મુખ પ્રદે ચ લોકે સ ધન્યઃ સ શુચિઃ સ વિદ્વાનમ ખેસ્તપોભિઃ સ ગુણેર વરિષ્ઠઃ જ્ઞાતા સ દાતા સ તુ સત્ય વક્તા યસ્યાસ્તિ ભક્તિઃ પુરુષોત્તમ. આખે 46માં અધ્યાયના 49માં અધ્યાયના 68-71 શ્લોક સંખ્યા. અધ્યાય સમાપ્ત. 28મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.